હે માયાશ્વરી, હે મોટા ઐશ્વર્ય વાળા, હે મહામાયા, હે મોટા ઉદર વાળા, હે મહાદેવ પ્રિયા, હે વાસા મહાદેવનું પ્રિય કરનારા, હે ગોપેન્દ્ર પ્રિયા, હે જ્યેષ્ઠા, હે મહાનંદા, હે મહોત્સવા તથા હે મહામારીના ભયનો નાશ કરનારા, તમને નમસ્કાર હો. નારાયણ, આપ સર્વ મંગળદાયની મંગળમય છો. હે કલ્યાણદાયની સેવા બધા પુરુષાર્થોને સિદ્ધ કરનારા, શરણાગત વત્સલા, ત્રણ નેત્રો વાળા તથા ગોરી આપને નમસ્કાર હો. જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે, જે સમસ્ત ભૂમંડળમાં વ્યાપ્ત છે, ચૈતન્ય એક આદિ અંત રહિત અને પ્રકાશ પુંજ છે, જેના ઈશારાથી બ્રહ્મા સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ, વિષ્ણુ પાલન તથા રુદ્ર સંહાર કરે છે. મધુ કેટપના ભયથી અત્યંત ગભરાયેલા બ્રહ્માએ જેમની સ્તુતિ કરીને ભયંકર દાનવ રૂપી સંસાર સમુદ્રથી પોતાનો ઉદ્ધાર કર્યો, તો ભગવતી જગદંબાને નમસ્કાર હો. દેવી, તમે જ કીર્તિ, સ્મૃતિ, કાંતિ, કમલા, ગિરિજા, સતી, દાક્ષાયણી, વેદ ગર્ભા, બુદ્ધિદાત્રી અને અભયા નામથી પ્રસિદ્ધ છો. હે માતા, હું તમારી સ્તુતિ, પૂજા, નમસ્કાર, જપ, ધ્યાન, ચિંતન, અવલોકન તથા ચરિત્ર શ્રવણ કરું છું. તમે મારા પર પ્રસન્ન થાઓ. મહાન મંગળમય વિગ્રહ ધારણ કરવા વાળા લોકેશ્વરી, તમારી કૃપાથી જ બ્રહ્મા વેદના ભંડાર, શ્રી હરિલક્ષ્મીના સ્વામી, ઇન્દ્ર ત્રિલોકના અધ્યક્ષ, વરુણ જળચર જીવોના નાયક, કુબેર ધનના અધિપતિ, યમરાજ પ્રેતોના શાસક, નૈઋત્ય રાક્ષસોના સ્વામી, ચંદ્રમા રસોના સ્વામી તથા લોકવૃંદ બન્યા છે. હે જગદંબિકે, તમને વારંવાર અનેક અનેક નમસ્કાર હો. ભગવાન નારાયણ કહે છે, દેવર્ષિ નારદ, બ્રહ્મપુત્ર સ્વયંભુ મનુએ આ પ્રમાણે ભગવતી નારાયણની સ્તુતિ કરી ત્યારે તે પ્રસન્ન થઈને બોલ્યા. દેવી ભગવતીએ કહ્યું, રાજેન્દ્ર બ્રહ્મપુત્ર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો. હું તમારી સ્તુતિ, ભક્તિ અને આરાધનાથી અત્યંત પ્રસન્ન છું. મનુ બોલ્યા, અનુપમ કૃપા કરવા વાળી દેવી, તમે જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો કૃપા કરી આ પ્રજા સૃષ્ટિનું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તેવું કરો. દેવીએ કહ્યું, રાજેન્દ્ર, મારી કૃપાથી તમારી પ્રજા સૃષ્ટિ અવશ્ય સંપન્ન થશે અને કોઈ વિઘ્ન કે અવરોધ વિના તે ક્રમશઃ વધતી જશે. જે મનુષ્ય મારી ભક્તિ સાથે તમારા રચેલા સ્તોત્રનો પાઠ કરશે, તેની વિદ્યા, પ્રજા, કીર્તિ અને કાંતિ નિરંતર વધતા જશે, તેમાં કોઈ સંદેહ નથી. રાજન, આ સ્તોત્રના પ્રભાવથી મનુષ્ય ધન ધાન્યથી સંપન્ન થશે, તેઓની શક્તિ કદી શિથિલ નહીં થાય, તેમનો સર્વત્ર વિજય થશે. ભગવાન નારાયણ કહે છે, પરમ બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સ્વયંભૂ મનુને આ પ્રમાણે વરદાન આપીને ભગવતી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી પ્રતાપી રાજા સ્વયંભૂ મનુ શ્રેષ્ઠ વરદાન મેળવીને બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, પિતાશ્રી, આપ મને કોઈ એકાંત સ્થાન આપો, ત્યાં રહીને હું પુષ્કળ પ્રજા ઉત્પન્ન કરી શકું. હું યજ્ઞો દ્વારા દેવીની ઉપાસના કરીશ, તેથી મને તરત આજ્ઞા આપો. બ્રહ્માજી પ્રજાપતિઓના સ્વામી અને પરમ શક્તિશાળી પુરુષ છે. પુત્ર સ્વયંભૂ મનુની વાત સાંભળીને તેમણે લાંબા સમય સુધી વિચાર કર્યો કે આ કાર્ય કઈ રીતે સંપન્ન થશે. મને સૃષ્ટિ કરતા અનંત કાળ વીતી ગયો છે, પરંતુ સર્વના આશ્રય રૂપ આ પૃથ્વી તો રસાતલમાં ગઈ છે, તેથી મારું સૃષ્ટિ કાર્ય તો ત્યારે જ સંપન્ન થાય જ્યારે આદિ પુરુષ ભગવાન મારી સહાયતા કરે. તેમના આદેશથી જ તો હું આ કાર્ય કરવા પ્રયત્ન કરી રહ્યો છું. નારાયણ કહે છે, પરમ તપસ્વી નારદ, પદ્મયોની બ્રહ્માજીના મનમાં આ વિચાર ચાલી રહ્યો હતો. તે સમયે મનુ, મરીચી વગેરે દેવતાઓ ચારે બાજુ ઉપસ્થિત હતા. નિષ્પાપ નારદ, ત્યાં તો બ્રહ્માજીની નાસિકાના અગ્રભાગમાંથી એક નાનું વરાહનું બચ્ચું પ્રગટ થયું. તેનું શરીર એક આંગળ જેટલું જ હતું. નારદ, જોત જોતામાં તે બ્રહ્માજીની સામે જ મોટું વિશાળકાય હાથી જેવું મોટું થઈ ગયું. નારદ,